શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 56મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, નીલકંઠ વર્ણી લોજપુરમાં નિવાસ કરી મુક્તાનંદાદી સંતોને યોગની કળાઓ શીખવતા તપશ્ચર્યા કરતા હતા. તેવામાં વૈશાખ માસ પૂર્ણ થયો. રામાનંદ સ્વામી આજે, કાલે કે પરમ દિવસે તો ચોક્કસ આવશે. આમ પ્રતિક્ષણ નીલકંઠ વર્ણી રાહ જોયા કરતા હતા. તેવામાં અર્ધો જેઠ માસ પણ વીતી ગયો. શ્રી સ્વામીના આગમનની પ્રતીક્ષામાં દુઃખી થતા ભગવાન શ્રી વર્ણિરાજને ક્યાંય સુખ પડતું ન હતું અને તેથી તે અતિશય આકુળ વ્યાકુળ થતા હતા. એક તીવ્ર તપ અને બીજી ચિંતાના કારણે વર્ણિરાજનું શરીર અતિશય કૃશ થવા લાગ્યું. હે રાજન, આ બાજુ ભોજનગરમાં વિરાજમાન સંતોના સ્વામી શ્રી રામાનંદ સ્વામીનું પણ અંતર શ્રી નીલકંઠ બ્રહ્મચારીના દર્શન કરવાની ઈચ્છાથી ખેંચાવા લાગ્યું. તેથી કેટલાક ભક્તજનોની સાથે સ્વામી ભોજનગરથી ચાલી નીકળ્યા. સમસ્ત ઉપકરણોએ યુક્ત રત્નજડિત સુવર્ણના રથ ઉપર સ્વામી વિરાજમાન થયા. તે સમયે પોતાના દર્શન માટે આવીને પંક્તિબદ્ધ ઉભેલા નગરવાસી ભક્તજનો ઉપર પોતાની સ્નેહભરી દૃષ્ટિની પ્રેમવર્ષા વરસાવી રહ્યા હતા. આંખમાં શોકના આંસુ સાથે સર્વે ભક્તજનોએ સ્વામીનું પૂજન કર્યું અને સ્વામીને વળાવવા રથની પાછળ પાછળ ચાલ્યા. પછી સ્વામીએ તેઓને સમજાવી પાછા વાળ્યા અને માર્ગમાં ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા પીપલાણા ગામે પધાર્યા. ત્યાં પોતાના ભક્તરાજ શ્રી નરસિંહ મહેતાના ભવનમાં શ્રી રામાનંદ સ્વામીએ ઉતારો કર્યો અને તે સમયે સમગ્ર પૂર્વવાસી ભક્તજનોએ આવી સ્વામીનું સ્વાગત પૂજન કર્યું. પછી શ્રી રામાનંદ સ્વામીએ લોજપુરથી મુક્તાનંદાદી સમસ્ત પોતાના શિષ્ય સમુદાયને બોલાવી લાવવા માટે કુંવરજી નામના બ્રાહ્મણને ત્યાં મોકલ્યા. તે જ દિવસે તેણે તત્કાળ લોજપુરમાં પહોંચી સમાચાર આપ્યા કે શ્રી રામાનંદ સ્વામીએ તમને સર્વેને પીપલાણા ગામે બોલાવ્યા છે. તે સમયે દૂત કુંવરજી વિપ્રના વચન સાંભળી મુક્તાનંદ આદિ સર્વે સંતો અત્યંત હર્ષ પામ્યા અને નીલકંઠ વર્ણિતો તે જ ક્ષણે મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે આપણે આજે જ ગુરુના દર્શન કરવા જઈશું. આટલા સંતો મઠની સેવામાં અહીં રહે અને આટલા સાથે ચાલે, આવો નિર્ણય કરી મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણી આદિ સર્વે સંતો ચંદ્રોદય થતા રાત્રે પીપલાણા ગામ તરફ ચાલવા લાગ્યા. સર્વેના અંતરમાં પોતાના ગુરુના દર્શનની અતિ ઉત્કંઠા હતી. તેથી મુક્તાનંદ સ્વામી આદિ સંતો અને ભક્તરાજ પર્વતભાઈ, દેવાનંદ સંન્યાસી અને વણિક જેઠાભાઈ આદિ સર્વેના અંતર પોતાના પ્રાણપ્રિય ગુરુવર્યના દર્શનની ઉત્કંઠાથી ખેંચાયા હોવાથી તેઓ એક પીપલાણા ગામનું લક્ષ્ય રાખી માર્ગમાં ઉતાવળી ગતિએ ચાલતા હતા. તેવી જ રીતે વર્ણિરાજ શ્રી નીલકંઠજી પણ ઉતાવળી ગતિએ ચાલતા હતા. પરંતુ તપથી શરીર અતિ કૃશ થયું હોવાથી અને ચાલવાના પરિશ્રમના કારણે તેમનું હૃદય શ્વાસથી ભરાઈ આવ્યું અને માર્ગમાં જ તે ધરણી પર ઢળી પડ્યા. મુક્તાનંદ સ્વામી આદિ સંતો શ્રીહરિની આગળ આગળ ઉતાવળી ગતિએ ચાલતા હતા. થોડા આગળ ચાલ્યા પછી જ્યાં પાછું વળીને જોયું તો નીલકંઠ વર્ણીને પૃથ્વી પર ઢળી પડેલા જોયા. તેથી તત્કાળ પાછા દોડી તેમની સમીપે આવ્યા અને ધીરે ધીરે નીલકંઠ વર્ણીની પગચંપી કરવા લાગ્યા. ત્યાર પછી થોડા સ્વસ્થ થયેલા વર્ણિરાજને મુક્તાનંદ સ્વામી આદિ સંતો કહેવા લાગ્યા કે આપણે આજે જ ઉતાવળથી પીપલાણા ગામે પહોંચવાનું છે, તેથી તમે તમારી વિશુદ્ધ યોગ ધારણાનો આશ્રય કરો. યોગ ધારણાના બળથી પંથ પાર કરી શકાશે, બીજો કોઈ ઉપાય નથી. હે રાજન, આ પ્રમાણે સંતોએ કહ્યું તેથી વર્ણિરાજે યોગ ધારણાનો આશ્રય કર્યો અને માર્ગમાં સર્વેથી ઉતાવળી ગતિએ ચાલવા લાગ્યા. બ્રહ્માત્મ ભાવે ભગવાન શ્રીકૃષ્ણનો પોતાના હૃદયમાં ચિંતવન કરતા વર્ણિરાજ શ્રીહરિ શરીરનું ભાન ભૂલી ધનુષમાંથી છૂટેલા તીરની પેઠે ઉતાવળી ગતિએ સર્વે સંતોની આગળ ચાલવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી આદિ સંતો ઉતાવળી ગતિએ ચાલતા વર્ણિરાજની પાછળ પાછળ દોડતા આવતા હતા, છતાં પણ તેમને પહોંચી શક્યા નહીં. આ રીતે ઉતાવળી ગતિએ ચાલતા તે સર્વે ઓજસ્વતી નદીને કિનારે પહોંચ્યા. પીપલાણા ગામથી દક્ષિણ દિશા તરફ વહેતી તે ઓજસ્વતી નદીનું જળ વરસાદ પડ્યો હોવાથી ડહોળું અને ખૂબ જ પૂર આવ્યું હોય બે કાંઠે લઈને વહેતી નદીમાં ભયંકર તરંગો ઉછળતા હતા. કુશળ તરવૈયાઓથી પણ ન તરી શકાય તેવી તે નદી દુસ્તર હતી, છતાં પણ વર્ણિરાજ શ્રીહરિ તરંગોના સમૂહથી ખેંચાયા વગર સરળતાથી સામે પૂરે તરતા નદીને સામે કિનારે પહોંચ્યા. મુક્તાનંદ સ્વામી આદિ સંતો ભક્તોએ ઉછળતા તરંગોવાળી નદીને જોઈને વિચાર્યું કે આ નદી નાવ વિના તરવી કઠિન છે, તેથી કિનારે બેસી રહ્યા. પછી લાકડાના તરાપા ઉપર બેસી બહુ મોટા પ્રયાસથી તે ઓજસ્વતીને પાર કરી સામે કિનારે બેઠેલા વર્ણિરાજ શ્રી નીલકંઠજીની પાસે પહોંચ્યા અને સૌએ સાથે મળીને પીપલાણા ગામમાં પ્રવેશ કર્યો. હે રાજન, મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણી આદિ સર્વે સંતો તથા ભક્તોએ સંવત 1856ના જેઠવદ 12ના દિવસે બપોર પહેલાના સમયે નરસિંહ મહેતા નામના બ્રાહ્મણને ઘેર વિરાજમાન સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના દર્શન કર્યા. શ્રી સ્વામી શરીરે ગૌર વર્ણના અને હૃષ્ટપુષ્ટ હતા. તેમણે શ્વેતવસ્ત્રો ધારણ કર્યા હતા. તેમનું સુંદર મુખ કમળ અને જાનુ પર્યંત લાંબી બંને ભુજાઓ શોભી રહી હતી. ખીલેલા કમળની પાંખડી જેવા સુંદર નેત્રો અને મંદ મંદ મુખહાસ મનમોહક હતા. પોતાના ભક્તજનોના સમૂહોએ ચંદન અને પુષ્પહાર વગેરે પૂજાના દ્રવ્યોથી પ્રેમપૂર્વક તેમનું પૂજન કર્યું હતું. વિશાળ સભાખંડમાં દિવ્ય સિંહાસન ઉપર બેસી પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા હતા. આવા પરમ સુખના સિંધુ શ્રી સ્વામીના ચરણકમળમાં મુક્તાનંદ આદિ સર્વે સંતો અને ભક્તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. સામે વર્ણિરાજ શ્રી નીલકંઠ બ્રહ્મચારીને જોઈ શ્રી રામાનંદ સ્વામી જ્યાં પોતાના આસન ઉપરથી ઊભા થવા લાગ્યા ત્યાં જ ભક્તોમાં ઉત્તમ વર્ણિરાજ શ્રી નીલકંઠ બ્રહ્મચારી ઘણાક દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યારે રામાનંદ સ્વામી બંને હાથે વર્ણિને ઊભા કરી પ્રેમથી ગાઢ આલિંગન આપી ભેટ્યા અને હર્ષપૂર્વક પોતાની સમીપમાં જ તેમને બેસાડ્યા. પછી દંડવત પ્રણામ કરી રહેલા મુક્તાનંદ સ્વામી આદિ સર્વેને યથાયોગ્ય માન આપી બેસાડ્યા. હે રાજન, પૂર્વે મુક્તાનંદ સ્વામી આદિ સંતો પાસેથી જેવું સ્વામીનું વર્ણન સાંભળ્યું હતું તેવા જ સ્વરૂપમાં સ્વામીના દર્શન કરી વર્ણિરાજ રોમાંચિત ગાત્ર થયા તથા આંખોમાંથી પ્રેમના અશ્રુઓ વહેવા લાગ્યા અને પરમ શાંતિને પામ્યા. નિર્નિમેષ પોતાનું દર્શન કરી રહેલા ભગવાન શ્રીહરિના મુખારવિંદનું તે જ રીતે દર્શન કરતા શ્રી રામાનંદ સ્વામી ચાર ઘડી પર્યંત એમને એમ સામે જ જોઈ રહ્યા. શ્રી રામાનંદ સ્વામીના મુખારવિંદની સામે દ્રષ્ટિ કરતા પ્રથમ ક્ષણે જ દેહભાન ભૂલેલા પ્રેમાતુર નીલકંઠ વર્ણી થોડીવાર પછી જ્યારે સ્વસ્થ થયા ત્યારે શ્રી રામાનંદ સ્વામી તેમને યથાયોગ્ય કુશળ સમાચાર પૂછવા લાગ્યા. હે રાજન, તે સમયે મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીનો પોતે અનુભવેલું સમગ્ર વૃત્તાંત સભામાં કહી સંભળાવ્યું. તે સાંભળી રામાનંદ સ્વામી શ્રી નીલકંઠ વર્ણીની મુક્તકંઠે પ્રશંસા કરવા લાગ્યા અને નીલકંઠ વર્ણી પણ પ્રેમથી ગળગળા થઈ શ્રી રામાનંદ સ્વામીની સ્તુતિ કરી કહેવા લાગ્યા કે હે સ્વામી, આજ મારા મનોરથરૂપી વૃક્ષમાં અમૃત જેવા મીઠા ફળો લાગ્યા, તેથી આ વૃક્ષ સફળ થયો. આ પૃથ્વી ઉપર साक्षात भगवान श्री कृष्ण चंद्रनी एकांतिकी भक्तिनो प्रवर्तन करनारा आपना प्रत्यक्ष मिलन थी अत्यारे हूँ कृतार्थ थयो छु अने मारो जन्म पण सफल थयो। सुव्रत मुनि कहे छे, हे राजन, ते समय अतिशय खुश थई रामानंद स्वामी ते दिवसे अधिक सूद बारस होवाथी वैष्णवों माटे ते दिवसे एकादशी व्रत करवानु होय खजूर द्राक्ष आदि अनंत सुंदर फळो अने दूध वगैरे थी मुक्तानंद स्वामी आदि समस्त संतो भक्तोनो यथायोग्य आतिथ्य सत्कार कर्यो। हे राजन, वर्णिराज श्री नीलकंठ वर्णी अने मुनिराज श्री रामानंद स्वामीनो जे प्रथम दिव्य मिलन थयो ते जोनारा सर्व कोई जनोने अतिशय आनंद उपजावे तेवो अद्भुत हतो। परस्पर जोई रहेला बन्नेना नेत्रकमळ माथी प्रेमना अश्रुवो वहता होय। बन्ने सिद्धदशाने पामेला समान सिद्धयोगी पुरुषो होय। कल्पी न शकाय तेटला मीठा मधुर परस्पर मुखमाथी अमृत वचनो वरसी रह्या होय एवो अकल्पनीय केटलो अद्भुत दृश्य हतो। आ प्रमाणे अवतारी श्री नारायण भगवानना चरित्ररूप श्रीमद सत्संगी जीवनना में धर्मशास्त्रमा प्रथम प्रकरणमा श्री रामानंद स्वामी अने नीलकंठ वर्णिराजनु अद्भुत प्रथम मिलननु निरूपण कर्यु। एनामे 56मो अध्याय पूर्ण थयो।